શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 24-25. સુબાહોને દેવીનું વરદાન અને આદેશ. સુદર્શન દ્વારા દેવીની સ્તુતિ અને દેવીનું વરદાન. રાજાઓના પૂછવાથી સુદર્શન દ્વારા દેવીના મહિમાનું વર્ણન. સુદર્શન દ્વારા અયોધ્યાપુરીમાં દેવીની સ્થાપના, રાજ્યાભિષેક અને સુબાહુ દ્વારા કાશીમાં દુર્ગાની પ્રતિષ્ઠા. વ્યાસજી કહે છે, ભગવતી જગદંબાના વચન સાંભળીને મહારાજ સુબાહુ ભક્તિભાવથી ગદગદ થઈ કહેવા લાગ્યા. સુબાહુ બોલ્યા, એક બાજુ ભૂલોક અને દેવલોકનું રાજ્ય મૂકવામાં આવે અને બીજી બાજુ આપના પુણ્ય દર્શન, તો તે રાજ્ય આપના દર્શનની તુલના ક્યારેય કરી શકે નહીં. અર્થાત આપના દર્શન સાથે સરખાવી શકાય એવો કોઈ પણ પદાર્થ ત્રિલોકમાં નથી. હે દેવી, શું વરદાન માગું? મારો જન્મ સફળ થઈ ગયો. હે માતા, હું એ જ ઈચ્છું છું અને યાચના કરું છું કે આપની અવિચળ ભક્તિ મારા હૃદયમાં કાયમ રહે. હે માતા, આપ કાશી નગરીમાં હંમેશા નિવાસ કરો. ભગવતી દુર્ગા નામથી આપની ખ્યાતિ થાઓ. શક્તિ રૂપે તો આપ અહીં બિરાજમાન છો જ, આપ આ કાશી નગરીની નિરંતર રક્ષા કરો. જે પ્રમાણે શત્રુઓના સમુદાયમાંથી આપે સુદર્શનની રક્ષા કરી, હે માતા, એવી જ વારાણસીની પણ રક્ષા કરો. હે ભગવતી દુર્ગા, આપ દયાના સાગર છો. આ કાશીપુરી જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી આપ આ નગરીને છોડશો નહીં. બસ મને આ વરદાન આપવાની કૃપા કરો. આ સિવાય મારે બીજું કશું જોઈતું નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે પ્રાર્થના કરીને મહારાજ સુબાહુ દુર્ગતિનો નાશ કરવાવાળા ભગવતી દુર્ગાની સામે બેસી ગયા. ત્યારે જગદંબાએ તેમને કહ્યું. ભગવતી દુર્ગાએ કહ્યું, રાજન, કાશીપુરીમાં મારો કાયમ નિવાસ રહેશે. સંપૂર્ણ પ્રાણીઓની રક્ષા કરવા માટે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી હું કાશીમાં રહીશ. ત્યાર પછી સુદર્શન દેવી ભગવતીની સામે આવ્યો. તે આનંદપૂર્વક દેવીની સ્તુતિ કરવા લાગ્યો. અહો, હું આપની કૃપાનું શું વર્ણન કરું? મારા જેવા તદ્દન ભક્તિહીનની પણ આપે અદ્ભુત રીતે રક્ષા કરી. સમસ્ત જગત આપની શક્તિને આધારે અસ્તિત્વ ધરાવે છે. ભક્તિહીન મનુષ્યનું પણ પાલન પોષણ કરવાનો આપનો સ્વભાવ છે. હે દેવી, સાંભળ્યું છે કે આપ સમસ્ત સૃષ્ટિનું સર્જન કરો છો, પોષણ કરો છો અને પ્રલય કાળે સંહાર પણ કરો છો. ત્યારે આપે જે મારી રક્ષા કરી તેમાં કાંઈ આશ્ચર્ય નથી. હે દેવી, મને આજ્ઞા આપો, હું આપનું કેવું પ્રિય કાર્ય કરું અને ક્યાં જાઓ? જલ્દી મને આદેશ આપો. હે માતા, મારે ક્યાં જવું, ક્યાં રહીને જીવન વિતાવવું તે આપની આજ્ઞા પર નિર્ભર છે. વ્યાસજી કહે છે, સુદર્શનની પ્રાર્થના સાંભળીને દેવીએ કહ્યું, હે મહાભાગ, તું અયોધ્યા જા અને કુળની મર્યાદા પ્રમાણે રાજ્ય કર. રાજેન્દ્ર, તું હંમેશા મને યાદ રાખજે અને કાળજીપૂર્વક મારી પૂજા કરજે. હું તારું કલ્યાણ કરીશ અને તારા રાજ્યની રક્ષા કરીશ. આઠમ, ચૌદસ તથા ખાસ કરીને નવમને દિવસે વિધિ સાથે અવશ્ય મારી પૂજા કરવી. હે નિષ્પાપ, અયોધ્યામાં મારી પ્રતિમા સ્થાપીને ભક્તિપૂર્વક દરરોજ 3 વખત પૂજા કરવી. શરદ ઋતુમાં એટલે કે આસો મહિનામાં નવરાત્રિમાં મારી વિશેષ વિધિ સાથે મહાપૂજા કરવી. મહારાજ, ચૈત્ર આસો અષાઢ અને માઘ નવરાત્રિના સમયે મારો મહોત્સવ કરવો. આ સમયે વિશેષ રૂપથી પૂજા કરવી. હે રાજેન્દ્ર, જ્ઞાની પુરુષોએ કૃષ્ણ પક્ષની 14 અને 8મના દિવસે પણ ભક્તિપૂર્વક મારી નિરંતર પૂજા કરવી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે આજ્ઞા આપીને દુઃખ દૂર કરનાર ભગવતી દુર્ગા અંતર્ધાન થઈ ગયા. સુદર્શને તે વખતે અત્યંત દીન ભાવે ખૂબ જ વિસ્તારથી ભગવતીની સ્તુતિ કરી. ભગવતીના અંતર્ધાન થયા પછી ત્યાં ઉપસ્થિત બધા રાજાઓ સુદર્શનની પાસે આવીને જેમ દેવતાઓ ઇન્દ્રને પ્રણામ કરે તેમ સુદર્શનને પ્રણામ કરવા લાગ્યા. સુબાહુએ પણ સુદર્શનને પ્રણામ કર્યા. અન્ય રાજાઓ અયોધ્યા નરેશ સુદર્શનને કહેવા લાગ્યા, મહારાજ, આપ અમારા શાસક અને સ્વામી છો અને અમે આપના સેવક છીએ. આપ અયોધ્યાનું રાજ્ય કરો અને અમારી રક્ષા કરો. આપની કૃપાથી અમને ભગવતી જગદંબાના દર્શન થયા છે. તે આદિશક્તિની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી ચાર પદાર્થો સુલભ થઈ જાય છે. આપ મહાન પુણ્યાત્મા અને યશસ્વી છો. આપનો જન્મ સફળ થઈ ગયો, કારણ કે આપના કારણે જે સનાતની દેવી પ્રગટ થયા. હે રાજેન્દ્ર, અમે બધા ભગવતી જગદંબિકાના પ્રભાવથી અજાણ હતા, કારણ કે અમે બધા તમોગુણથી યુક્ત અને માયાથી મોહિત છીએ. ધન, સ્ત્રી અને પુત્રના ચિંતનમાં જ અમે સદા વ્યસ્ત રહીએ છીએ. કામ ક્રોધ રૂપી માછલીઓથી ભરેલા અથાગ સમુદ્રમાં અમે વારંવાર ગોથા ખાઈએ છીએ. હે મહાભાગ, આપ પૂર્ણ જ્ઞાની છો. આપની બુદ્ધિ પણ જ આપની બુદ્ધિ ખૂબ જ પવિત્ર અને અદ્ભુત છે. અમારે એ જાણવું છે કે આ શક્તિ કોણ હતા, ક્યાંથી પ્રગટ થયા અને તેમનો પ્રભાવ શું છે. આપ નૌકા બનીને આ સંસાર સાગરમાંથી અમારો ઉદ્ધાર કરો. હે રઘુકુળને ઉજાગર કરનાર રાજવી, આપ ભગવતીના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરવાની કૃપા કરો. રાજેન્દ્ર, દેવીનો જે મહિમા છે, તેમનું જે સ્વરૂપ છે, તેને અમે જાણવા માગીએ છીએ. કૃપા કરીને અમને જણાવો. વ્યાસજી કહે છે, રાજાઓના પૂછવાથી ધ્રુવ સંધિ કુમાર રાજા સુદર્શન મનમાં ભગવતીનું સ્મરણ કરીને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક તેમને કહેવા લાગ્યા. સુદર્શને કહ્યું, હે રાજવીઓ, ભગવતી જગદંબિકાના વિશે હું તમને શું કહું. તેમના ઉત્તમ ચરિત્રને તો ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ, બ્રહ્માજી વગેરે પણ જાણી શકતા નથી. રાજાઓ, ભગવતી આદિ સ્વરૂપા છે. તે આદ્ય શક્તિ મહાલક્ષ્મી રૂપે સમસ્ત જગતમાં પૂજાય છે. તે જ ભગવતી સાત્વિક રૂપે જગતનું પાલન કરે છે. તેમનું જે રજોગુણી રૂપ છે તેનાથી તેઓ સંસારની રચના કરે છે. સાત્વિક રૂપે પાલન કરે છે અને તામસી રૂપે સંહાર લીલા કરે છે. આ પ્રમાણે ભગવતી ત્રિગુણાત્મિકા છે. પરમ શક્તિ ભગવતી નિર્ગુણ રૂપે ભક્તોની બધી કામનાઓને પૂરી કરે છે. હે રાજવી, બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓના પણ ભગવતી આદિ કારણ છે. તેમના નિર્ગુણ રૂપને જાણવા માટે યોગીઓ અનેક રીતે યત્ન કરે છે, છતાં પણ તેમને જાણી શકતા નથી. તેથી જાણકારો ભગવતીના સગુણ રૂપની હંમેશા આરાધના કરે છે. રાજાઓએ પૂછ્યું, આપ તો બાલ્યાવસ્થાથી જ વનમાં છો, ભયથી અત્યંત ગભરાયેલા હતા, પછી પરમ શક્તિ ભગવતી જગદંબાને કઈ રીતે જાણી શક્યા? આપે તેમની ઉપાસના અને પૂજા કઈ રીતે કરી? સુદર્શને કહ્યું, રાજાઓ, હું બાળક હતો ત્યારે ભગવતીનો કામ બીજ ક્લીમ આ મંત્ર, જે સર્વસંમત શ્રેષ્ઠ છે, મને મળી ગયો. હું નિરંતર આ બીજ મંત્રના જપ સાથે ભગવતીનું સ્મરણ કરું છું. ઋષિઓએ મને ભગવતી જગદંબાનો પરિચય આપ્યો ત્યારથી ઉત્તમ ભક્તિ સાથે હું રાત દિવસ દેવીનું સ્મરણ કર્યા કરું છું. વ્યાસજી કહે છે, સુદર્શનની વાત સાંભળીને બધા રાજાઓ ભક્તિભાવથી પૂર્ણ થઈ ગયા. તેમને દ્રઢ વિશ્વાસ થયો કે ભગવતીથી વધીને બીજી કોઈ શક્તિ છે જ નહીં. ત્યાર પછી તે બધા પોતપોતાના સ્થાને ગયા. મહારાજ સુબાહુ પણ સુદર્શનની આજ્ઞા લઈને કાશી જવા રવાના થયા. ધર્માત્મા સુદર્શન પણ અયોધ્યા જવા રવાના થયા. રાજા શત્રુજીત યુદ્ધમાં મરાયો અને સુદર્શનને વિજય પ્રાપ્ત થયો. તે જાણીને અયોધ્યાના મંત્રીઓને ખૂબ હર્ષ થયો. અયોધ્યાના પ્રજાજનોએ જાણ્યું કે સુદર્શન આવી રહ્યા છે. ત્યારે અનેક પ્રકારની ભેટો લઈ તેમને લેવા માટે સામે ગયા. પૂરો સમાજ સુદર્શનને રાજા માનીને આનંદ વિભોર બની ગયો. સુદર્શન તેની પત્ની અને માતા સાથે અયોધ્યા આવી પહોંચ્યા. બધાનું યથા યોગ્ય સન્માન કરીને તેમણે રાજભવનમાં પ્રવેશ કર્યો. તે સમયે બંદીજનો સુદર્શનનો યશોગાન કરી રહ્યા હતા. મંત્રીઓએ તેમનું અભિવાદન કર્યું અને કુમારિકાઓ પુષ્પ અને લાજી એટલે શેકેલા ચોખાની વૃષ્ટિ કરી. વ્યાસજી કહે છે, અયોધ્યા પહોંચીને સર્વપ્રથમ મહારાજ સુદર્શન તેમના મિત્રો સાથે રાજભવનમાં ગયા. ત્યાં શત્રુજીતની માતા જે શોકાકુલ હતી તેમને પ્રણામ કરીને સુદર્શને કહ્યું, માતાજી હું આપના ચરણોની સોગંદ ખાઈને કહું છું કે તમારો પુત્ર શત્રુજીત અને પિતા યુધાજીત યુદ્ધમાં મારા હાથે મરાયા નથી. તે બંને યુદ્ધભૂમિમાં આવ્યા કે તરત ભગવતી દુર્ગાએ તેમના પ્રાણ લઈ લીધા. તેમાં મારો કોઈ દોષ નથી. હે માતા, થવાનું હોય તે થઈને જ રહે છે. હવે તમારે મરી ગયેલા પુત્રનો શોક કરવો જોઈએ નહીં, કારણ કે જીવ પોતાના પૂર્વ જન્મના કર્મને આધીન સુખ દુઃખ ભોગવે છે. હે ધર્મના રહસ્યને જાણનારા માતાજી, હું આપનો સેવક છું. જે મનોરમા મારા માતા છે તેવા તમે પણ છો, એમાં લગીરે ભેદ નથી. શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, તેથી તે બાબતમાં શોક કરવો જોઈએ નહીં. દુઃખમાં પોતાના કરતા વધુ દુઃખવાળાને જોવા અને સુખમાં પણ વધારે સુખીનો વિચાર કરીને તે બંને પ્રત્યેના રાગ દ્વેષમાં આત્માને ફસાવવો જોઈએ નહીં, અથવા હર્ષ કે શોક કરવો નહીં. આ સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે, આપણા આધીન નથી. તેથી બુદ્ધિમાન મનુષ્યએ શોક કરીને આત્માને સંતાપવો નહીં. જેમ કઠપૂતળી નચાવનારના ઇશારે નાચે છે, તેમ જીવ તેના કર્મને આધીન રહીને સુખ દુઃખ ભોગવે છે. હે માતા, જ્યારે વનમાં ગયો ત્યારે પણ મારા કર્મોનો વિચાર કરતા મને દુઃખ થયું નહીં. પોતે કરેલું કર્મ ભોગવવું જ જોઈએ તેની સ્મૃતિ મારામાં સતત હતી. આજે પણ હું આ સિદ્ધાંતને વળગી રહ્યો છું. મારા નાનાજીનું મૃત્યુ થયું, મારી માં અત્યંત ભયાતુર હતી. તે મને લઈને ઘોર વનમાં ચાલી ગઈ. રસ્તામાં ચોરોએ એમને લૂંટી લીધા. મારી માના શરીર પર સાડી પણ રહેવા દીધી ન હતી. અમારી પાસેની તમામ વસ્તુઓ પણ લઈ લીધી. હું હજી બાળક હતો તેથી મારી માં બિલકુલ નિરાશ્રિત થઈ ગઈ. પછી તે મને લઈને ભરદ્વાજ મુનિના આશ્રમમાં ગઈ. અમારી સાથે મંત્રી વિદ્દલ અને એક દાસી હતા. ત્યાં મુનિ અને આશ્રમની સ્ત્રીઓ ખૂબ દયાળુ હતા. તેમણે અમને ફળો અને સામો એક પ્રકારનું ધાન્ય ખવડાવી પોષ્યા. અમે ત્રણે ત્યાં રહ્યા. આવી સ્થિતિમાં પણ મને દુઃખ થયું નથી અને આજે રાજ્ય કોષ વગેરે બધું મળવા છતાં હું સુખમાં ફૂલાઈ ગયો નથી. મારા ચિત્તમાં વેર કે દ્વેષ નથી. હે પરમ તપસ્વીની માતાજી, રજવાડી ભોગો ભોગવવા કરતા ફળમૂળ અને સામાનું ભોજન શ્રેષ્ઠ છે. કેમ કે રજવાડી ભોગો ભોગવનાર નરકમાં જાય છે, પરંતુ સામાનું ભોજન કરનાર નરકમાં જતો નથી. તેથી બુદ્ધિમાનોએ ઇન્દ્રિયોને વશમાં રાખી હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ, જેથી નરકની યાતના ભોગવવી ન પડે. હે માતાજી, આ ભારત દેશ પુણ્યભૂમિ છે, તેમાં મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે. આહાર વિહારનું સુખ તો બધી યોનિઓમાં મળી શકે છે, પરંતુ દુર્લભ એવો મનુષ્ય દેહ મેળવીને ધર્મનું પાલન કરવું જોઈએ, જેથી મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ મળી શકે. બીજી યોનિઓ માટે આવો સુયોગ પ્રાપ્ત થવો દુર્લભ છે. વ્યાસજી કહે છે, સુદર્શનની વાત સાંભળીને લીલાવતી શરમાઈ ગયા. તેમણે પુત્ર શોકનો ત્યાગ કરીને આંખોમાંથી આંસુ સારતા સુદર્શનને આ પ્રમાણે કહ્યું, પુત્ર, હું અપરાધી છું. મારા પિતા યુધાજીતે મને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે, કારણ કે તેમણે તારા નાનાજીને મારીને રાજ્ય પડાવી લીધું. પુત્ર, હું ત્યારે મારા પિતા યુધાજીત અને પુત્ર શત્રુજીત બંનેને રોકવામાં અસમર્થ હતી, અને જે કંઈ બન્યું તેમાં મારા પિતાનો જ દોષ છે. તેથી મારા પિતા અને પુત્રને તેમના કર્મના ફળરૂપે મૃત્યુના મુખમાં જવું પડ્યું. તેમના મૃત્યુમાં તું કારણ નથી. મને મારા પુત્રની ચિંતા નથી, મને તેણે કરેલા ખોટા કર્મોની હંમેશા ચિંતા રહે છે. હે પુત્ર, તું અને મારી બહેન મનોરમા સુખેથી રાજ્ય કરો અને પ્રજાનું પાલન કરો. તમારા માટે મને સહજ પણ ક્રોધ કે શોક નથી. હે મહાભાગ, તું હવે રાજ્ય કર, પ્રજાની રક્ષા અને પાલન કર. ભગવતી જગદંબાની કૃપાથી આ નિષ્કંટક રાજ્ય તને મળ્યું છે. ઔરમાન માતા લીલાવતીના વચન સાંભળી તેમને વંદન કરી સુદર્શન તેમના મહેલમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તેણે બધા જ મંત્રીઓને જ્યોતિષીઓને બોલાવ્યા અને શુભ મુહૂર્ત જણાવવા કહ્યું. સૌ પ્રથમ દેવી ભગવતી માટે સોનાનું અતિ સુંદર સિંહાસન બનાવરાવ્યું અને દેવીને તે સિંહાસન પર પધરાવ્યા અને કહ્યું, હું તેમની હંમેશા પૂજા કરીશ. દેવી ભગવતી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પદાર્થ પ્રદાન કરે છે. દેવીની સિંહાસન પર પધરામણી કર્યા પછી હું શ્રી રામચંદ્રજી વગેરેની જેમ રાજ્ય કરીશ. નગરના બધા લોકોએ પણ ભગવતી જગદંબાની ઉપાસના કરવી, જેનાથી તેમને કામ અર્થ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. સુદર્શનની આજ્ઞા ને બધાએ વધાવી લીધી અને શિલ્પીઓને બોલાવીને સુંદર મંદિર તૈયાર કરાવ્યું. ભગવતીની સુંદર પ્રતિમા બનાવરાવી અને શુભ દિવસે શુભ મુહૂર્તમાં વેદપાઠી બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક દેવીની સ્થાપના કરી. વ્યાસજી કહે છે, રાજન, તે સમયે મોટો ઉત્સવ થયો. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. બ્રાહ્મણો વેદ મંત્રોનો ઘોષ કરવા લાગ્યા. સ્ત્રીઓ સુંદર કંઠથી ગીતો ગાવા લાગી. વ્યાસજી કહે છે, રાજા સુદર્શને આ પ્રમાણે દેવી ભગવતીની સ્થાપના કરીને વિધિપૂર્વક અનેક ઉપચારોથી પૂજા કરી પૂજન અર્ચન કર્યા પછી રાજાએ તેમની પિતૃ સંપત્તિ તરીકે રાજ્યનો સ્વીકાર કર્યો. ત્યારથી ભગવતી જગદંબિકાનો કૌશલ દેશમાં નિત્ય નિવાસ છે. શાસનનો આરંભ કર્યા પછી રાજા સુદર્શને નાના નાના ધાર્મિક રાજાઓને પોતાના વશમાં કરી લીધા. તેઓ ધર્મની મર્યાદામાં રહીને જ રાજાઓ પર વિજય મેળવતા હતા. રામ રાજ્યની જેમ મહારાજ દિલીપ અને રઘુરાજાની જેમ મહારાજ સુદર્શને પ્રજાને સુખી કરી અને ધર્મની મર્યાદાનું રક્ષણ કર્યું. ચારે આશ્રમો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ચાલતા હતા. પૃથ્વી પર કોઈ પણ માણસ એવો નહોતો જેનું મન ધર્મથી વિમુખ હોય. કૌશલ દેશના બધા ખંડણી રાજાઓએ પોતાના નગરમાં મંદિર બનાવરાવ્યા અને દેવીની સ્થાપના કરીને પૂજાનો પ્રારંભ કરાવ્યો. મહારાજ સુબાહુએ પણ કાશીમાં ભગવતી દુર્ગાની શ્રેષ્ઠ પ્રતિમા બનાવરાવીને ભક્તિપૂર્વક મંદિરમાં સ્થાપિત કર્યા. બધા લોકો પ્રેમ અને ભક્તિમાં તરબોળ થઈને વિધિ સાથે ભગવાન શંકરની જેમ દેવી ભગવતીની પૂજા કરવા લાગ્યા. હે રાજેન્દ્ર, તે જ દેવી ભગવતી પૃથ્વી પર દેશ દેશમાં પ્રખ્યાત થયા. લોકોની તેમના પ્રતિ શ્રદ્ધા વધવા લાગી. તે સમયે ભારતમાં સર્વત્ર બધા જ વર્ણોમાં દેવીની ઉપાસના થતી હતી. રાજન: શક્તિ ઉપાસનામાં બધાની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. તેમને બધા જ માનવા લાગ્યા. વૈદિક સ્ત્રોતો અને જપ ધ્યાનમાં લોકો પ્રવાઈ ગયા. ભક્તિભાવથી સંપન્ન લોકોએ બધા જ નવરાત્રિ પર્વમાં વિધિ સાથે દેવીનું અર્ચન, હવન અને યજ્ઞ કરવાનો આરંભ કરી દીધો. અધ્યાય 24-25 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.